पारा नंबर 12 वमा मिन दाब्बा धरती ઉપર ચાલનાર કોઈ પ્રાણી એવું નથી જેની રોજી અલ્લાહના શિરે ન હોય અને જેના વિશે તે ન જાણતો હોય કે ક્યાં તે રહે છે અને ક્યાં તેને સોંપવામાં આવે છે બધું જ એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલું છે અને એ જ છે જેણે આકાશો અને ધરતીને 6 દિવસમાં પેદા કર્યા જો કે આ પહેલાં તેનું સિંહાસન પાણી ઉપર હતું જેથી તમને અજમાવી જુએ કે તમારામાં કોણ વધુ સારા કર્મ કરનાર છે હવે જો હે નબી તમે કહો છો કે લોકો મૃત્યુ પછી તમે બીજી વાર ઉઠાવવામાં આવશો તો ઇનકાર કરનારા તરત જ બોલી ઉઠે છે કે આ તો સ્પષ્ટ જાદુ છે અને જો અમે એક નિયત સમય સુધી તેમની સજાને મોકૂફ રાખીએ છીએ તો તેઓ કહેવા લાગે છે કે છેવટે કઈ વસ્તુએ તેને રોકી રાખી છે સાંભળો જે દિવસે એ સજાનો સમય આવી જશે તો તેને કોઈના ટાળે ટાળી શકાશે નહીં અને એ જ વસ્તુ આવી તેમને ઘેરી લેશે જેની તેઓ મજાક ઉડાવી રહ્યા છે જો ક્યારેક અમે મનુષ્યને પોતાની કૃપા વડે નવાજ્યા પછી પાછો તેને તેનાથી વંચિત કરી દઈએ છીએ તો તે નિરાશ થાય છે અને અપકાર કરવા લાગે છે અને જો એ મુસીબત પછી જે તેની ઉપર આવી હતી અમે તેને નેમતનો સ્વાદ ચખાડીએ છીએ તો કહે છે કે મારી તો બધી મુસીબતો દૂર થઈ ગઈ પછી તે ફૂલાય છે અને ઘમંડ કરવા લાગે છે. આ દોષથી મુક્ત જો કોઈ છે તો માત્ર એ જ લોકો જેઓ ધૈર્યવાન અને સત્કર્મીઓ છે, અને તેઓ જ છે જેમના માટે દરગુજર પણ છે અને મોટું વળતર પણ. તો હે પૈગંબર, ક્યાંક એવું ન થાય કે તમે આ વસ્તુઓમાંથી કોઈ વસ્તુનું વર્ણન કરવાનું ચૂકી જાઓ જે તમારી તરફ વહી કરવામાં આવી રહી છે, અને આ વાત ઉપર તમારું હૃદય દુઃખી થાય કે તેઓ કહેશે આ વ્યક્તિ ઉપર કોઈ ખજાનો શા માટે ન ઉતારવામાં આવ્યો, અથવા એ કે આની સાથે કોઈ ફરિશ્તો કેમ ના આવ્યો. તમે તો માત્ર ચેતવનારા છો, આગળ દરેક વસ્તુ અલ્લાહના હવાલે છે. શું આ લોકો કહે છે કે પૈગંબરે આ ગ્રંથ પોતે ઘડી કાઢ્યો છે? કહો, સારું, જો આ વાત છે તો આના જેવી 10 સૂરાઓ તમે ઘડી લાવો, અને અલ્લાહ સિવાય બીજા જે જે તમારા ઉપાસ્ય છે તેમને મદદમાં બોલાવી શકતા હો તો બોલાવી લો, જો તમે તેમને ઉપાસ્ય સમજવામાં સાચા છો. હવે જો તેઓ એટલે કે તમારા ઉપાસ્ય તમારી મદદમાં નથી આવતા, તો જાણી લો કે આ અલ્લાહના જ્ઞાન સાથે ઉતર્યો છે, અને એ કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઉપાસ્ય નથી. પછી શું તમે આ સાચી વાત આગળ માથું ઝુકાવો છો? જે લોકો માત્ર આ દુનિયાનું જીવન અને તેનો વૈભવ ચાહે છે તેમને તેમના કર્મોના બધા જ ફળ અમે અહીં જ આપી દઈએ છીએ, અને તેમને આપવામાં કોઈ કસર રાખવામાં આવતી નથી. પરંતુ આખિરતમાં આવા લોકો માટે આગ સિવાય કંઈ નથી. ત્યાં ખબર પડી જશે કે જે કંઈ તેમણે દુનિયામાં બનાવ્યું તે બધું સાફ થઈ ગયું અને હવે તેમના બધા જ કર્મ વ્યર્થ માત્ર છે. પછી એ મનુષ્ય જે પોતાના રબ તરફથી એક સ્પષ્ટ પુરાવો ધરાવતો હતો, ત્યાર પછી એક સાક્ષી પણ પરવરદિગાર તરફથી એ પુરાવાના સમર્થનમાં આવી ગયો, અને પહેલાથી માર્ગદર્શક અને કૃપાના સ્વરૂપમાં આવેલ મૂસાનો ગ્રંથ મોજૂદ જ હતો. શું તે પણ દુનિયા પરસ્તોની જેમ આનો ઇનકાર કરી શકે છે? આવા લોકો તો આની ઉપર ઈમાન જ લાવશે. અને માનવ જૂથોમાંથી જે કોઈ આનો ઇનકાર કરે તેના માટે જે જગ્યાનો વાયદો છે તે દોજક છે. પછી હે પૈગંબર, તમે આ વસ્તુ વિશે કોઈ શંકામાં ન પડશો. આ સત્ય છે તમારા રબ તરફથી, પરંતુ ઘણા ખરા લોકો માનતા નથી. અને તેનાથી વધુ જુલમી બીજો કોણ હશે જે અલ્લાહ ઉપર આળ મૂકે? આવા લોકો પોતાના રબ સમક્ષ રજૂ થશે અને સાક્ષીઓ કહેશે કે આ છે એ લોકો જેમણે પોતાના રબ માટે જુઠ્ઠાણું ઘડ્યું હતું. સાંભળો, અલ્લાહનો ધિક્કાર છે જુલમીઓ ઉપર. એ જુલમીઓ ઉપર જેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે, તેના માર્ગને વક્ર કરવા માંગે છે અને આખિરતનો ઇનકાર કરે છે. તેઓ ધરતી ઉપર અલ્લાહને વિવશ કરનારા ન હતા અને ન તો અલ્લાહના મુકાબલામાં તેમનો કોઈ મદદ કરતા હતો. તેમને હવે બમણી યાતના આપવામાં આવશે. તેઓ ન તો કોઈનું સાંભળી જ શકતા હતા અને ન તો પોતે જ તેમને કંઈ સૂઝતું હતું. الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ આ એ લોકો છે જેમણે ખુદ પોતાને નુકસાનમાં નાખ્યા અને એ બધું જ તેમનાથી ગુમ થઈ ગયું જે તેમણે ઘડી રાખ્યું હતું. અનિવાર્ય છે કે તેઓ જ આખિરતમાં સૌથી વધુ નુકસાનમાં રહે. રહ્યા એ લોકો જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા અને પોતાના રબના જ થઈને રહ્યા, તો બેશક તેઓ જન્નતી લોકો છે અને જન્નતમાં તેઓ હંમેશા રહેશે. આ બંને પક્ષોનું દ્રષ્ટાંત એવું છે જેવી રીતે એક મનુષ્ય તો હોય આંધળો અને બહેરો તથા બીજો હોય દેખતો અને સાંભળતો. શું આ બંને સમાન હોઈ શકે છે? શું તમે આ દ્રષ્ટાંત ઉપરથી કોઈ બોધ ગ્રહણ કરતા નથી? અને આ વાત સંજોગો હતા જ્યારે અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યો હતો. તેણે કહ્યું, હું તમને સ્પષ્ટ ચેતવણી આપું છું કે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, નહીં તો મને ડર છે કે તમારી ઉપર એક દિવસે પીડાકારી આપત્તિ આવશે. જવાબમાં તેની કોમના સરદાર, જેમણે તેની વાત માનવાનો ઇનકાર કર્યો હતો, બોલ્યા, અમારી દ્રષ્ટિએ તો તમે આ સિવાય કંઈ નથી, બસ માત્ર અમારા જેવા એક મનુષ્ય છો. અને અમે જોઈ રહ્યા છીએ કે અમારી કોમમાંથી માત્ર એ લોકોએ જેઓ અમારે ત્યાં નીચ હતા વિના વિચારે તમારું અનુસરણ અપનાવ્યું છે. અને અમે કોઈ પણ વસ્તુ એવી જોતા નથી જેમાં તમે લોકો અમારાથી જરા પણ શ્રેષ્ઠ હોવ, બલકે અમે તો તમને જુઠ્ઠા સમજીએ છીએ. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, જરા વિચારો તો ખરા કે જો હું પોતાના રબ તરફથી એક સ્પષ્ટ નિશાની ધરાવતો હતો, પછી તેણે મને પોતાની વિશિષ્ટ કૃપા વડે પણ નવાજ્યો, પરંતુ તે તમને ન દેખાય, તો છેવટે મારી પાસે શું સાધન છે કે તમે માનવા ન માગો તો પણ અમે બળજબરીથી તેને તમારા માથે થોપી દઈએ. અને હે મારી કોમના ભાઈઓ, હું આ કાર્ય બદલ તમારી પાસેથી કોઈ બદલો નથી માગતો, મારો બદલો તો અલ્લાહ પાસે છે, અને હું એ લોકોને કાઢી મૂકવાનો પણ નથી જેમણે મારી વાત માની છે, તેઓ પોતે જ પોતાના રબ સમક્ષ જવાના છે, પરંતુ હું જોઉં છું કે તમે લોકો અજ્ઞાનતા આચરી રહ્યા છો. અને હે કોમ, જો હું આ લોકોને ધુત્કારી કાઢું તો અલ્લાહની પકડથી મને કોણ બચાવવા આવશે? અને તમને શું આટલી વાત પણ સમજાતી નથી? અને હું તમને નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, ન તો એમ જ કહું છું કે હું અદ્રશ્યનું જ્ઞાન ધરાવું છું, ન તો મારો આ દાવો છે કે હું ફરિશ્તો છું, અને એ પણ હું કહી શકતો નથી કે જે લોકોને તમારી આંખો ધિક્કારપૂર્વક જુએ છે તેમને અલ્લાહે ભલાઈ નથી આપી, તેમના મનની હાલત અલ્લાહ જ બહેતર જાણે છે, જો હું આમ કહું તો જુલમી હોઈશ. છેવટે એ લોકોએ કહ્યું, હે નૂહ, તમે અમારી સાથે ઝઘડો કર્યો અને બહુ કરી લીધો, હવે તો બસ એ યાતના લઈ આવો જેની તમે અમને ધમકી આપો છો જો સાચા છો. નૂહે જવાબ આપ્યો, એ તો અલ્લાહ જ લાવશે જો ચાહશે તો, અને તમે એટલી તાકાત ધરાવતા નથી કે તેને રોકી દો. હવે જો હું તમારું થોડું ભલું કરવા પણ ચાહું તો મારી શુભેચ્છા તમને કોઈ લાભ આપી શકતી નથી, જ્યારે અલ્લાહે જ તમને ભટકાવી દેવાનો ઈરાદો કરી લીધો હોય તે જ તમારો રબ છે અને તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે. હે નબી, શું આ લોકો કહે છે કે આ વ્યક્તિએ આ બધું પોતે ઘડી કાઢ્યું છે? તેમને કહો, જો મેં પોતે જ આ બધું ઘડી કાઢ્યું છે તો મારી ઉપર આ ગુનાની જવાબદારી છે, અને જે ગુનો તમે કરી રહ્યા છો તેની જવાબદારીથી હું મુક્ત છું. નૂહ ઉપર વહી મોકલવામાં આવી કે તમારી કોમમાંથી જે લોકો ઈમાન લાવ્યા બસ તેઓ લાવી ચૂક્યા, હવે કોઈ માનવાનું નથી. તેમના કરતૂકો ઉપર દુઃખી થવાનું છોડો. અને અમારી દેખરેખ નીચે અમારી વહી અનુસાર એક વહાણ બનાવવાનું શરૂ કરી દો, અને જુઓ જે લોકોએ જુલ્મ કર્યો છે તેમના માટે મારી પાસે કોઈ ભલામણ ન કરશો, એ બધા જ હવે ડૂબવાના છે. નૂહ વહાણ બનાવી રહ્યો હતો અને તેની કોમના સરદારોમાંથી જે કોઈ તેની પાસેથી પસાર થતો હતો તે તેની મજાક ઉડાવતો હતો. તેણે કહ્યું, જો તમે અમારી ઉપર હસો છો તો અમે પણ તમારી ઉપર હસી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ તમને પોતે જ ખબર પડી જશે કે કોની ઉપર એ આપત્તિ આવે છે જે તેને ફજેત કરી દેશે, અને કોની ઉપર એ આફત તૂટી પડે છે જે ટાળે નહીં ટળે. એટલે સુધી કે જ્યારે અમારો હુકમ આવી ગયો અને તે તંદૂર ઉભરાઈ ગયો તો અમે કહ્યું, દરેક જાતિના જાનવરોની એક એક જોડ વહાણમાં રાખી લો, પોતાના ઘરના લોકોને પણ, એ વ્યક્તિઓ સિવાય જેમનો નિર્દેશ પહેલાં કરી દેવામાં આવ્યો છે. આમાં બેસાડી દો, અને એ લોકોને પણ બેસાડી લો જેઓ ઈમાન લાવ્યા છે, અને થોડા જ લોકો હતા જેઓ નૂહ સાથે ઈમાન લાવ્યા હતા. નુહે કહ્યું, બેસી જવામાં, આનું ચાલવું પણ અને થોભવું પણ અલ્લાહના નામથી છે. મારો રબ અત્યંત દરગુજર કરનાર અને દયાળુ છે. જહાજ આ લોકોને લઈને ચાલતું જઈ રહ્યું હતું અને એક એક મોજું પર્વત સમાન ઉઠી રહ્યું હતું. નૂહનો પુત્ર દૂર અંતરે હતો. નૂહે પોકારીને કહ્યું, બેટા અમારી સાથે બેસી જા, કાફીરો સાથે ના રહે. તેણે જવાબ વાળ્યો, હું હમણાં એક પર્વત ઉપર ચડી જવાનો છું જે મને પાણીથી બચાવી લેશે. નૂહે કહ્યું, આજે કોઈ વસ્તુ અલ્લાહના હુકમથી બચાવનારી નથી સિવાય કે અલ્લાહ જ કોઈની ઉપર દયા ફરમાવે. એટલામાં એક મોજું બંનેની વચ્ચે આવી ગયું અને તે પણ ડૂબનારાઓમાં સામેલ થઈ ગયો. હુકમ થયો, હે ધરતી પોતાનું સમગ્ર પાણી ગળી જા અને હે આકાશ થોભી જા. આમ પાણી ધરતીમાં ઉતરી ગયું. ફેંસલો ચૂકવી દેવામાં આવ્યો. વહાણ જુદી ઉપર થોભી ગયું અને કહી દેવામાં આવ્યું કે દૂર થઈ જુલમીઓની કોમ. فَقَالَ رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي وَإِنَّ وَعْدَكَ الْحَقُّ وَأَنْتَ أَحْكَمُ الْحَاكِمِينَ. નૂહે પોતાના રબને પુકાર્યો, કહ્યું, હે રબ, મારો પુત્ર મારા કુટુંબમાંથી છે અને તારો વાયદો સાચો છે અને તું સૌ હાકેમોથી મોટો અને બહેતર હાકેમ છે. فلا تسألني ما ليس જવાબમાં કહેવામાં આવ્યું, હે નૂહ, તે તારા ઘરના લોકોમાંથી નથી, તે તો એક બગડી ગયેલું કાર્ય છે. આથી તું એ વાતની મને વિનંતી ન કર જેની હકીકત તું નથી જાણતો. હું તને શિખામણ આપું છું કે પોતાને અજ્ઞાન લોકો જેવો ન બનાવી લે. નૂહે તરત જ અરજ કરી, હે મારા રબ, હું તારી પનાહ માંગું છું એનાથી કે એ વસ્તુ તારી પાસે માંગું જેનું મને જ્ઞાન નથી. જો તે મને માફ ન કર્યો અને દયા ન ફરમાવી તો હું બરબાદ થઈ જઈશ. હુકમ થયો, હે નૂહ, ઉતરી જા, અમારી તરફથી સલામતી અને બરકતો છે તારી ઉપર અને એ જૂથો ઉપર જેઓ તારી સાથે છે. અને કેટલાક જૂથો એવા પણ છે જેમને અમે થોડા સમય જીવન સામગ્રી આપીશું, પછી તેમને અમારી તરફથી પીડાકારી યાતના પહોંચશે. હે નબી, આ અદ્રશ્યની ખબરો છે જે અમે તમારી તરફ વહી કરી રહ્યા છીએ. આ અગાઉ ન તમે તેમને જાણતા હતા ન તો તમારી કોમ. પછી ધૈર્ય રાખો, આખરી પરિણામ સંયમી લોકોના હિતમાં છે. અને આદની તરફ અમે તેમના ભાઈ હુદને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી. તમે માત્ર જુટ્ટી વાતો ઘડી રાખી છે. હે કોમના લોકો, આ કામ માટે હું તમારી પાસેથી કોઈ બદલો ચાહતો નથી. મારો બદલો તો તેની પાસે છે જેણે મને પેદા કર્યો છે. શું તમે જરાય બુદ્ધિ ચલાવતા નથી? અને હે મારી કોમના લોકો, પોતાના રબ પાસે માફી માગો, પછી તેની તરફ પાછા ફરો. તે તમારી ઉપર આકાશના દ્વાર ઉઘાડી દેશે અને તમારી વર્તમાન શક્તિમાં બીજી શક્તિનો વધારો કરશે. ગુનેગાર બનીને બંદગીથી મોઢું ન ફેરવો. તેમણે જવાબ આપ્યો, હે હુદ, તું અમારી પાસે કોઈ સ્પષ્ટ નિશાની લઈને આવ્યો નથી અને તારા કહેવાથી અમે પોતાના ઉપાસ્યોને છોડી શકતા નથી અને તારી ઉપર અમે ઈમાન લાવવાના નથી. અમે તો એમ સમજીએ છીએ કે તારી ઉપર અમારા ઉપાસ્યોમાંથી કોઈનો શ્રાપ લાગી ગયો છે. હુદે કહ્યું, હું અલ્લાહની સાક્ષી રજૂ કરું છું અને તમે સાક્ષી રહો કે આ જે અલ્લાહ સિવાય બીજાઓને તમે ખુદાઈમાં ભાગીદાર ઠેરવી રાખ્યા છે તેમની સાથે મારે કોઈ નિસ્બત નથી. તમે સૌ ભેગા મળીને મારી વિરુદ્ધ પોતાની ચાલબાજીમાં કચાશ ન રાખશો અને મને જરાય મહેતલ ન આપો. મારો ભરોસો અલ્લાહ ઉપર છે જે મારો રબ છે અને તમારો પણ. કોઈ પ્રાણી એવું નથી જેની ચોટલી તેના હાથમાં ન હોય. બેશક મારો રબ સીધા માર્ગ ઉપર છે. તમે જો મોઢું ફેરવતા હો તો ફેરવી લો. જે સંદેશ આપી હું તમારી પાસે મોકલવામાં આવ્યો હતો તે હું તમને પહોંચાડી ચૂક્યો છું. હવે મારો રબ તમારી જગ્યાએ બીજી કોમને ઉઠાવશે અને તમે તેનું કંઈ નહીં બગાડી શકો. બેશક મારો રબ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખે છે. પછી જ્યારે અમારો હુકમ આવી ગયો તો અમે અમારી કૃપાથી હુદને અને એ લોકોને જેઓ તેની સાથે ઈમાન લાવ્યા હતા તેમને છુટકારો અપાવી દીધો અને એક ભારે યાતનામાંથી તેમને બચાવ્યા. આ છે આદ. પોતાના રબની આયતોનો તેમણે ઇનકાર કર્યો, તેના રસૂલોની વાત ન માની અને દરેક જુલમી સત્યના દુશ્મનનું અનુસરણ કરતા રહ્યા. છેવટે આ દુનિયામાં પણ તેમની ઉપર ફિટકાર પડી અને કયામતના દિવસે પણ. સાંભળો, આદે પોતાના રબ સાથે કુફ્ર કર્યું. સાંભળો, દૂર ફેંકી દેવામાં આવ્યા આદ, હુદની કોમના લોકો. અને સમુદ્રની તરફ અમે તેમના ભાઈ સાલેહને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો બીજો કોઈ ખુદા નથી. એ જ છે જેણે તમને ધરતીમાંથી પેદા કર્યા છે અને અહીં તમને વસાવ્યા છે. આથી તમે તેની પાસે માફી માગો અને તેની તરફ પાછા ફરો. બેશક મારો રબ નિકટ છે અને તે દુઆઓનો જવાબ આપનાર છે. તેમણે કહ્યું, હે સાલે, આ અગાઉ તું અમારી અંદર એવો મનુષ્ય હતો જેની પાસે ઘણી અપેક્ષાઓ રાખવામાં આવતી હતી. શું તું અમને એ ઉપાસ્યોની પૂજાથી રોકવા માંગે છે જેની પૂજા અમારા બાપદાદા કરતા હતા? તું જે પદ્ધતિ તરફ અમને બોલાવી રહ્યો છે તેના વિશે અમને મોટી શંકા છે, જેણે અમને મૂંઝવણમાં નાખી દીધા છે. Oh. સાલેહે કહ્યું, હે મારી કોમના લોકો, તમે એ વાત ઉપર પણ થોડો વિચાર કર્યો કે જો હું પોતાના રબની તરફથી એક સ્પષ્ટ પુરાવો ધરાવતો હતો અને પછી તેણે પોતાની કૃપાથી મને નવાજ્યો તો તે પછી અલ્લાહની પકડમાંથી મને કોણ બચાવશે જો હું તેની નાફરમાની કરું? તમે મારા શું કામ આવી શકો છો સિવાય એ કે મને વધુ નુકસાનમાં નાખી દો? અને હે મારી કોમના લોકો, જુઓ આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે, તેને અલ્લાહની ધરતી ઉપર ચરવા માટે છૂટી છોડી દો, તેની સાથે સહેજ પણ છેડછાડ કરશો નહીં, નહીં તો જરાય વાર નહીં લાગે અને તમારી ઉપર અલ્લાહની આપત્તિ આવી જશે. પરંતુ તેમણે ઊંટણીને મારી નાખી, આથી સાલેહે તેમને ચેતવી દીધા, બસ હવે વધુ 3 દિવસ પોતાના ઘરોમાં રહી લો, આ એવી મુદ્દત છે જે ખોટી પુરવાર નહીં થાય. છેવટે જ્યારે અમારા ફેસલાનો સમય આવી ગયો તો અમે પોતાની કૃપાથી સાલે અને એ લોકોને જેઓ તેની સાથે ઈમાન લાવ્યા હતા બચાવી લીધા અને એ દિવસની ફજેતીમાંથી તેમને સુરક્ષિત રાખ્યા. બેશક તારો રબ જ હકીકતમાં શક્તિશાળી અને સર્વોપરી છે. રહ્યા એ લોકો જેમણે જુલ્મ કર્યો હતો, તો એક ભારે ધડાકાએ તેમને ઝડપી લીધા અને તેઓ પોતાના ઘરોમાં એવી ચેતનાહીન અવસ્થામાં ઊંધા પડેલા રહી ગયા જાણે ત્યાં તેઓ ક્યારે વસ્યા જ ન હતા. સાંભળો, સમુદે પોતાના રબ સાથે કુફર કર્યું. સાંભળો, દૂર ફેંકી દેવામાં આવ્યા સમુદ. અને જુઓ, ઇબ્રાહીમની પાસે અમારા ફરિશ્તા ખુશખબર લઈને પહોંચ્યા. કહ્યું, તમારી ઉપર સલામ. ઇબ્રાહીમે જવાબ આપ્યો, તમારી ઉપર પણ સલામ. પછી થોડો સમય પણ પસાર ન થયો ત્યાં ઇબ્રાહીમ એક શેકેલું વાછરડું તેમની મહેમાનગતિ કરવા માટે લઈ આવ્યો. પરંતુ જ્યારે જોયું કે તેમના હાથ ભોજન તરફ નથી વધતા તો તે તેમના વિશે શંકામાં પડી ગયો અને દિલમાં તેમનાથી ડર અનુભવવા લાગ્યો. તેમણે કહ્યું, ડરો નહીં, અમે તો લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ. ઇબ્રાહીમની પત્ની પણ ઊભી હતી. તે આ સાંભળીને હસી પડી. પછી અમે તેને ઇસાકની અને ઇસાક પછી યાકૂબની ખુશખબર આપી. તે બોલી, હાય મારા કમ ભાગ્ય, શું હવે મારા ત્યાં સંતાન થશે જ્યારે હું ઘરડી ડોશી થઈ ગઈ અને મારો પતિ પણ વૃદ્ધ થઈ ગયો? આ તો ઘણી આશ્ચર્યકારક વાત છે. ફરિશ્તાઓએ કહ્યું, અલ્લાહના હુકમ ઉપર આશ્ચર્ય પામો છો? ઇબ્રાહીમના કુટુંબીજનો, તમારી ઉપર તો અલ્લાહની કૃપા અને તેની બરકતો છે, અને બેશક અલ્લાહ ખૂબ જ પ્રશંસાપાત્ર અને ઊંચી શાનવાળો છે. પછી જ્યારે ઇબ્રાહીમની ગભરામણ દૂર થઈ ગઈ અને સંતાનની ખુશખબરથી તેનું દિલ રાજી થઈ ગયું તો તેણે લૂતની કોમ વિશે અમારી સાથે ઝઘડો શરૂ કર્યો. હકીકતમાં ઇબ્રાહીમ ઘણો જ વિનમ્ર અને નરમ દિલનો માણસ હતો અને દરેક હાલતમાં અમારી તરફ રજૂ થતો હતો. અંતે અમારા ફરિશ્તાઓએ તેને કહ્યું, હે ઇબ્રાહીમ, આવું ન કર. તમારા રબનો હુકમ થઈ ચૂક્યો છે અને હવે તે લોકો ઉપર એ આપત્તિ આવીને રહેશે જે કોઈના ટાળવાથી ટળી શકતી નથી. વલમ્મા જાઅ રુસુલુના અને જ્યારે અમારા ફરિશ્તા લૂતની પાસે પહોંચ્યા તો તેમના આગમનથી તે ખૂબ ગભરાઈ ગયો અને દિલગીર થયો અને કહેવા લાગ્યો કે આજે મોટી મુસીબતનો દિવસ છે. આ મહેમાનોનું આવવું હતું કે તેની કોમના લોકો એકદમ તેના ઘર તરફ દોડી પડ્યા. પહેલાથી જ તેઓ આવા જ કુકર્મથી ટેવાયેલા હતા. લૂતે તેમને કહ્યું, ભાઈઓ, આ મારી પુત્રીઓ મોજૂદ છે, તેઓ તમારા માટે વધુ શુદ્ધ છે. જરા અલ્લાહનો ડર રાખો અને મારા મહેમાનોના મામલામાં મને ફજેત ન કરો. શું તમારામાં કોઈ ભલો માણસ નથી? તેમણે જવાબ આપ્યો, તને તો ખબર જ છે કે તારી પુત્રીઓમાં અમારો કોઈ હિસ્સો નથી, અને તું એ પણ જાણે છે કે અમે શું ઈચ્છીએ છીએ. લૂતે કહ્યું, કદાચ મારી પાસે એટલી તાકાત હોત કે તમને સીધા કરી નાખત, અથવા કોઈ મજબૂત સહારો જ હોત કે તેની પનાહ મેળવી લેત. ત્યારે ફરિશ્તાઓએ તેને કહ્યું, અમે તારા રબના મોકલાવેલા ફરિશ્તા છીએ. આ લોકો તારું કંઈ બગાડી નહીં શકે. બસ તું થોડી રાત બાકી હોય ત્યારે પોતાના બાળ બચ્ચા સહિત નીકળી જા, અને જુઓ તમારામાંથી કોઈ વ્યક્તિ પાછળ ફરીને ન જુએ, પરંતુ તારી પત્ની સાથે નહીં આવે, કેમ કે તેની ઉપર પણ એ જ વીતવાનું છે જે આ લોકો ઉપર વીતશે. તેમના વિનાશ માટે સવારનો સમય નક્કી છે. સવાર થવામાં હવે વાર જ કેટલી છે? પછી જ્યારે અમારા ફેસલાનો સમય આવી પહોંચ્યો તો અમે એ વસ્તીને ઉલટાવી દીધી અને તેની ઉપર પકવેલી માટીના પથ્થર સતત વરસાવ્યા, જેમાંનો દરેક પથ્થર તારા રબને ત્યાંથી નિશાનીવાળો હતો અને જુલમીઓથી આ આપત્તિ જરા પણ દૂર નથી. અને મધ્યનવાળાઓ તરફ અમે તેમના ભાઈ શુએબને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી, અને તોલ માપમાં ઓછું ન આપો. આજે હું તમને સારી સ્થિતિમાં જોઈ રહ્યો છું, પરંતુ મને ડર છે કે કાલે તમારી ઉપર એવો દિવસ આવશે જેની આપત્તિ સૌને ઘેરી વળશે. અને હે મારી કોમના ભાઈઓ, ન્યાયપૂર્વક પૂરેપૂરું માપો અને તોલો, અને લોકોને તેમની વસ્તુઓમાં ઓછું ન આપો, અને ધરતી ઉપર બગાડ ફેલાવતા ન ફરો. અલ્લાહની આપેલી બચત તમારા માટે વધુ સારી છે જો તમે મોમિન છો, અને હું તમારી ઉપર કોઈ દેખરેખ રાખનાર નથી. તેમણે જવાબ આપ્યો, હે શુએબ, શું તારી નમાઝ તને એ શીખવાડે છે કે અમે એ બધા ઉપાસ્યોને છોડી દઈએ જેમની પૂજા અમારા બાપદાદા કરતા હતા, અથવા એ કે અમને અમારા માલમાંથી અમારી ઈચ્છા અનુસાર ખર્ચ કરવાનો અધિકાર ન હોય? બસ તું જ એકલો સહિષ્ણુ અને સાચો માણસ રહી ગયો છે. وما توفيقي શું એબે કહ્યું, ભાઈઓ તમે પોતે જ વિચારો કે જો હું પોતાના રબ તરફથી એક સ્પષ્ટ પુરાવા ઉપર હતો અને પછી તેણે મને પોતાની પાસેથી ઉત્તમ રોજી પણ એનાયત કરી, તો એ પછી હું તમારી ગુમરાહીઓ અને હરામખોરીમાં તમારો ભાગીદાર કઈ રીતે થઈ શકું છું? અને હું કદાપી એ ચાહતો નથી કે જે વાતોથી હું તમને રોકું છું તેનું હું પોતે જ આચરણ કરું. મારાથી શક્ય હોય તેટલો હું તો સુધારો કરવા ચાહું છું, અને જે કંઈ હું કરવા માગું છું તેનો બધો જ આધાર અલ્લાહની પ્રેરણા ઉપર છે. તેની ઉપર જ મેં ભરોસો કર્યો અને દરેક મામલામાં તેની તરફ વળું છું. અને હે કોમના ભાઈઓ, મારી વિરુદ્ધ તમારો હટાગ્રહ તમને ક્યાંક એ હાલતે ન પહોંચાડી દે કે છેવટે તમારી ઉપર પણ એ જ આપત્તિ આવીને રહે જે નૂહ અથવા હૂદ અથવા સાલેહની કોમ ઉપર આવી હતી. અને લૂતની કોમ તો તમારાથી કંઈ વધુ દૂર પણ નથી. સાંભળો, પોતાના રબ પાસે માફી માગો અને તેની તરફ પાછા ફરો. બેશક મારો રબ દયાળુ છે અને પોતાના બંદાઓને પ્રેમ કરે છે. તેમણે જવાબ આપ્યો, હે શુએબ, તારી ઘણી વાતો તો અમારી સમજમાં જ આવતી નથી, અને અમે જોઈએ છીએ કે તું અમારી વચ્ચે એક નિર્બળ મનુષ્ય છે. તારો કબીલો ન હોત તો અમે ક્યારનો તને પથ્થરો મારીને મારી નાખ્યો હોત. તારી તાકાત તો એટલી નથી કે અમને ભારે પડે. શુએબે કહ્યું, ભાઈઓ, શું મારો કબીલો તમારા માટે અલ્લાહ કરતાં વધુ બળવાન છે કે તમે કબીલાનો તો ડર રાખ્યો અને અલ્લાહને સાવ પીઠ પાછળ મૂકી દીધો? જાણી લો કે તમે જે કંઈ કરી રહ્યા છો તે અલ્લાહની પકડ બહાર નથી. سوف تعلمون من يأتيه عذاب يخزيه ومن هو كاذب وارتقبوا إني معكم. એ મારી કોમના લોકો, તમે પોતાની રીતે કામ કરે જાઓ અને હું મારી રીતે કામ કરતો રહીશ. ટૂંક સમયમાં જ તમને જણાઈ જશે કે કોની ઉપર અપમાનજનક આપત્તિ આવે છે અને કોણ જુઠ્ઠો છે. તમે પણ રાહ જુઓ અને હું પણ તમારી સાથે રાહ જોઉં છું. છેવટે જ્યારે અમારા ફેસલાનો સમય આવી ગયો તો અમે પોતાની કૃપાથી શુએબ અને તેના સાથી મોમિનોને બચાવી લીધા, અને જે લોકોએ જુલ્મ કર્યો હતો તેમને એક ભારે ધડાકાએ એવા ઝડપી લીધા કે તેઓ પોતાના ઘરોમાં ચેતનાહીન અવસ્થામાં ઊંધા પડેલા રહી ગયા, જાણે તેઓ ક્યારે ત્યાં વસ્યા જ ન હતા. સાંભળો, મદ્યનવાળા પણ દૂર ફેંકી દેવામાં આવ્યા જેવી રીતે સમુદ ફેંકી દેવામાં આવ્યા હતા. وَلَقَدْ أَرْسَلْنَا مُوسَى بِآيَاتِنَا وَسُلْطَانٍ مُبِينٍ إِلَى فِرْعَوْنَ وَمَلَئِهِ فَاتَّبَعُوا અને મૂસાને અમે પોતાની સ્પષ્ટ નિશાનીઓ અને નિયુક્તિની ખુલ્લી સનદ સાથે ફિરૌન અને તેના રાજ્યના સરદારો તરફ મોકલ્યો, પરંતુ તેમણે ફિરૌનના હુકમનું પાલન કર્યું. જો કે ફિરૌનનો હુકમ સીધા માર્ગ તરફ લઈ જનાર ન હતો. કયામતના દિવસે તે પોતાની કોમની આગળ આગળ હશે અને પોતાની આગેવાની હેઠળ તેમને દોજક તરફ લઈ જશે. કેવી ખરાબ પહોંચવાની જગ્યા છે આ, જ્યાં કોઈ પહોંચે અને તે લોકો ઉપર દુનિયામાં પણ ફિટકાર પડી અને કયામતના દિવસે પણ પડશે. કેવો ખરાબ ઇનામ છે આ જે કોઈને મળે. આ કેટલીક વસ્તીઓના અહેવાલ છે જે અમે તમને સંભળાવી રહ્યા છીએ. તેમાંથી કેટલીક હજી પણ ઊભી છે અને કેટલીકની ફસલ કપાઈ ચૂકી છે. તું અમે તેમની ઉપર જુલ્મ નથી કર્યો, તેમણે પોતે જ પોતાની ઉપર જુલ્મ ગુજાર્યો. અને જ્યારે અલ્લાહનો હુકમ આવી ગયો તો તેમના એ ઉપાસ્યો જેમને તેઓ અલ્લાહને છોડીને પોકારતા હતા તેમના કોઈ કામ ના આવી શક્યા, અને તેમણે વિનાશ અને બરબાદી સિવાય તેમને કોઈ ફાયદો ન આપ્યો. અને જ્યારે તારો રબ કોઈ જુલમી વસ્તીને પકડમાં લે છે તો પછી તેની પકડ આવી જ હોય છે. હકીકતમાં તેની પકડ ઘણી સખત અને પીડાકારી હોય છે. હકીકત એ છે કે આમાં એક નિશાની છે એ દરેક વ્યક્તિ માટે જે આખિરતની સજાથી ડરે. તે એક એવો દિવસ હશે જેમાં સૌ લોકો એકઠા થશે, અને પછી જે કંઈ પણ એ દિવસે થશે સૌની આંખોની સામે થશે. અમે તેના લાવવામાં કંઈ વધુ મોડું નથી કરી રહ્યા. બસ એક નિશ્ચિત સમય તેના માટે ઠરાવેલો છે. જ્યારે તે આવશે તો કોઈને વાત કરવાની મકદૂર નહીં હોય, સિવાય કે અલ્લાહની પરવાનગીથી કંઈ કહે. પછી કેટલાક લોકો તે દિવસે અભાગા હશે અને કેટલાક સદભાગી. જેઓ અભાગા હશે તેઓ દોજખમાં જશે, જ્યાં ગરમી અને તરસની તીવ્રતાથી તેઓ હાંફશે અને ફૂંફાડા નાખશે. અને એ જ હાલતમાં હંમેશા રહેશે જ્યાં સુધી આકાશો અને ધરતી કાયમ છે, સિવાય એ કે તારો રબ કંઈ બીજું ચાહે. બેશક તારો રબ સંપૂર્ણ અધિકાર ધરાવે છે કે ચાહે તે કરે. રહ્યા એ લોકો જેઓ સદભાગી નીકળશે તો તેઓ જન્નતમાં જશે, અને ત્યાં હંમેશા રહેશે જ્યાં સુધી આકાશો અને ધરતી કાયમ છે, સિવાય એ કે તારો રબ કંઈ બીજું ચાહે એવી બક્ષિશ તેમને મળશે જેનો સિલસિલો ક્યારેય સમાપ્ત થશે નહીં. પહેલા પછી હે નબી, તું એ ઉપાસ્યો તરફથી કોઈ શંકામાં ન રહે જેમની આ લોકો ઉપાસના કરી રહ્યા છે. આ તો માત્ર આંધળું અનુકરણ કરીને એવી જ રીતે પૂજાપાઠ કરી રહ્યા છે જેવી રીતે પહેલાં તેમના બાપ દાદા કરતા હતા, અને અમે તેમનો હિસ્સો પૂરેપૂરો આપીશું કોઈ પણ જાતની કાપકસર વગર. અમે આ પહેલા મૂસાને પણ ગ્રંથ આપી ચૂક્યા છીએ અને તેના વિશે પણ મતભેદ કરવામાં આવ્યો હતો. જેવી રીતે આજે આ ગ્રંથ વિશે કરવામાં આવી રહ્યો છે જે તમને આપવામાં આવ્યો છે, જો તારા રબ તરફથી એક વાત પહેલાથી જ નિશ્ચિત કરી દેવામાં આવી ન હોત તો એ મતભેદ કરનારાઓ વચ્ચે ક્યારનો એ ફેસલો ચૂકાવી દેવામાં આવ્યો હોત. આ હકીકત છે કે આ લોકો આ બાબતમાં શંકા અને અનિશ્ચિતતામાં છે. અને એ પણ હકીકત છે કે તારો રબ તેમને તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપીને રહેશે. બેશક તે તેમના સર્વ કર્તૃકોથી વાકેફ છે. પછી હે નબી, તમે અને તમારા એ સાથીઓ જેઓ કુફ્ર અને વિદ્રોહથી ઈમાન અને આજ્ઞાપાલન તરફ પાછા આવ્યા છે, સીધા માર્ગ ઉપર દ્રઢ રહો જેમ કે તમને હુકમ આપવામાં આવ્યો છે, અને બંદગીની મર્યાદાનું ઉલ્લંઘન ન કરો. જે કંઈ તમે કરી રહ્યા છો તેની ઉપર તમારો રબ નજર રાખે છે. આ જુલમીઓ તરફ જરાય ઝૂકશો નહીં, નહીં તો જહન્નમની લપેટમાં આવી જશો, અને તમને કોઈ એવો મિત્ર અને વાલી નહીં મળે જે અલ્લાહથી તમને બચાવી શકે, અને ક્યાંયથી તમને મદદ પહોંચશે નહીં. અને જુઓ, નમાઝ કાયમ કરો દિવસના બંને છેડે અને થોડી રાત પસાર થયા બાદ. હકીકતમાં નેકીઓ બુરાઈઓને દૂર કરી દે છે, આ એક યાદી છે એ લોકો માટે જેઓ અલ્લાહને યાદ રાખનારા છે. અને ધૈર્ય રાખ, અલ્લાહ સત્કર્મ કરનારાઓનો બદલો ક્યારેય વ્યર્થ જવા દેતો નથી. પછી શા માટે એ કોમોમાં જે તમારી અગાઉ થઈ ચૂકી છે ભલા માણસો ન રહ્યા જેઓ લોકોને ધરતી ઉપર બગાડ પેદા કરવાથી અટકાવતા? આવા લોકો નીકળ્યા તોય ઘણા ઓછા, જેમને અમે એ કોમોમાંથી બચાવી લીધા. જ્યારે જુલમી લોકો તો એ જ મોજ મજા પાછળ પડ્યા રહ્યા જેના સાધનો તેમને પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવ્યા હતા, અને તેઓ ગુનેગાર બનીને રહ્યા. તારો રબ એવો નથી કે વસ્તીઓને નાહક નષ્ટ કરી દે, જો કે તેના રહેવાસીઓ સુધારણા કરનારા હોય. બેશક જો તારો રબ ચાહત તો સર્વ મનુષ્યોને એક જ જૂથ બનાવી શકતો હતો, પરંતુ હવે તો તેઓ જુદા જુદા માર્ગો ઉપર જ ચાલતા રહેશે. અને ભટકવાથી માત્ર એ લોકો જ બચશે જેમની ઉપર તારા રબની કૃપા છે. આજ પસંદગીની સ્વતંત્રતા અને અધિકાર તથા અજમાયશ માટે તો તેણે તેમને પેદા કર્યા હતા, અને તારા રબની એ વાત પૂરી થઈ ગઈ જે તેણે કહી હતી કે હું જહન્નમને જિન્નાતો અને મનુષ્યો બંનેથી ભરી દઈશ. અને હે નબી, આ પૈગંબરોના કિસ્સા જે અમે તમને સંભળાવીએ છીએ તે એ વસ્તુઓ છે જેમના વડે અમે તમારા દિલ મજબૂત કરીએ છીએ. તેમાંથી તમને હકીકતનું જ્ઞાન મળ્યું અને ઈમાન લાવનારાઓને શિખામણ અને જાગૃતિ નસીબ થઈ. રહ્યા એ લોકો જેઓ ઈમાન નથી લાવતા તો તેમને કહી દો કે તમે પોતાની રીતે કામ કરે જાઓ અને અમે પોતાની રીતે કામ કરે જઈએ છીએ. પરિણામની તમે પણ રાહ જુઓ અને અમે પણ રાહ જોઈએ છીએ. આકાશો અને ધરતીમાં જે કંઈ છુપાયેલું છે બધું અલ્લાહના અધિકારમાં છે અને બધા જ મામલા તેની પાસે જ રજૂ કરવામાં આવે છે. તો હે નબી, તું તેની બંદગી કર અને તેની ઉપર જ ભરોસો રાખ. જે કંઈ તમે લોકો કરી રહ્યા છો તારો રબ તેનાથી ગાફેલ નથી. સૂરે યુસુફ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ રા, આ એ ગ્રંથની આયતો છે જે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટપણે વર્ણવે છે. અમે આને ઉતાર્યો છે કુરાન બનાવી અરબી ભાષામાં, જેથી તમે એટલે કે આરબો આને સારી રીતે સમજી શકો. હે નબી, અમે આ કુરાન તમારી તરફ વહી કરીને શ્રેષ્ઠ શૈલીમાં કિસ્સાઓ અને સત્યો તમારી સમક્ષ વર્ણવીએ છીએ. નહીં તો આ પહેલાં તો આ વસ્તુઓથી તમે તદ્દન અજાણ હતા. આ એ સમયનું વર્ણન છે જ્યારે યુસુફે પોતાના બાપને કહ્યું, પિતાજી, મેં સ્વપ્ન જોયું છે કે 11 તારાઓ છે અને સૂર્ય તથા ચંદ્ર છે અને તેઓ મને સિજદો કરી રહ્યા છે. જવાબમાં તેના બાપે કહ્યું, બેટા, પોતાનું આ સ્વપ્ન પોતાના ભાઈઓને ન સંભળાવતો, નહીં તો તેઓ તને તકલીફ પહોંચાડવા માટે પાછળ પડી જશે. હકીકત એ છે કે શૈતાન મનુષ્યનો ખુલ્લો શત્રુ છે. وَيُتِمُّ نِعْمَتَهُ અને આવું જ થશે જેવું તે સ્વપ્નમાં જોયું છે કે તારો રબ તને પોતાના કામ માટે પસંદ કરશે અને તને વાતના મૂળ સુધી પહોંચતા શીખવાડશે અને તારી ઉપર અને યાકૂબની સંતાન ઉપર પોતાની નિયમતો એવી જ રીતે પૂરી કરશે જેવી રીતે આ પહેલાં તે તારા પૂર્વજો ઇબ્રાહીમ અને ઈસાક ઉપર કરી ચૂક્યો છે. બેશક તારો રબ સર્વજ્ઞ અને ડાપણવાળો છે. હકીકત એ છે કે યુસુફ અને તેના ભાઈઓના કિસ્સામાં આ પ્રશ્નકર્તાઓ માટે મોટી નિશાનીઓ છે. આ કિસ્સો એમ શરૂ થાય છે કે તેના ભાઈઓએ પરસ્પર કહ્યું, આ યુસુફ અને તેનો ભાઈ બંને આપણા પિતાને આપણા સૌ કરતાં વધુ વહાલા છે, જો કે આપણે એક આખું જૂથ છીએ. સાચી વાત તો એ છે કે આપણા પિતા નરી ભૂલમાં પડ્યા છે. ચાલો યુસુફને મારી નાખીએ અથવા તેને ક્યાંક ફેંકી દઈએ જેથી તમારા પિતાનું ધ્યાન તમારી તરફ જ થઈ જાય. આ કામ કર્યા પછી સદાચારી બનીને રહેજો. આ સાંભળી તેમના પૈકીનો એક બોલ્યો, યુસુફને મારી ન નાખો, જો કંઈ કરવું જ હોય તો તેને કોઈ અવાવરા કૂવામાં નાખી દો, કોઈ પસાર થતો કાફલો તેને કાઢીને લઈ જશે. એમ ઠરાવીને તેમણે જઈને પોતાના બાપને કહ્યું, પિતાજી, શું વાત છે કે આપ યુસુફની બાબતમાં અમારી ઉપર વિશ્વાસ કરતા નથી, જો કે અમે તેના સાચા શુભેચ્છકો છીએ. કાલે તેને અમારી સાથે મોકલી આપો, થોડો ફળફળાદી ખાશે અને રમીને દિલ બહેલાવશે, અમે તેની સંભાળ રાખવા માટે છીએ જ. કોલા પિતાએ કહ્યું, તમારું તેને લઈ જવું મને દુઃખી બનાવે છે અને મને આશંકા છે કે ક્યાંક તેને વરું ફાડી ન ખાય જ્યારે તમે તેના તરફથી બેધ્યાન હોવ. તેમણે જવાબ આપ્યો, જો અમારા હોવા છતાં તેને વરું ફાડી ખાય જ્યારે અમે એક જૂથ છીએ તો અમે સાવ નક્કામાં હોઈશું. આવી રીતે આગ્રહ કરીને જ્યારે તેઓ તેને લઈ ગયા અને તેમણે નક્કી કરી લીધું કે તેને એક અવાવરા કૂવામાં છોડી દઈએ, તો અમે યુસુફને વહી મોકલી. એક સમય આવશે જ્યારે તું આ લોકોને તેમની આ હરકત યાદ દેવડાવશે. આ લોકો પોતાના કાર્યના પરિણામોથી અજાણ છે. સાંજે તેઓ વિલાપ કરતા પોતાના પિતા પાસે આવ્યા. અને કહ્યું, પિતાજી, અમે દોડ હરીફાઈમાં લાગેલા હતા અને યુસુફને અમે પોતાના સામાન પાસે છોડી દીધો હતો કે એટલામાં વરુ આવીને તેને ખાઈ ગયો. આપ અમારી વાતનો વિશ્વાસ નહીં કરો ચાહે અમે સાચા જ હોઈએ. અને તેઓ યુસુફના ખમીસ ઉપર ખોટે ખોટું લોહી લગાડીને આવ્યા હતા. આ સાંભળી તેમના પિતાએ કહ્યું, બલકે તમારા મને તમારા માટે એક મોટા કામને સહેલું બનાવી દીધું. સારું, ધીરજ રાખીશ અને ખૂબ ધીરજ રાખીશ. જે વાત તમે બનાવી રહ્યા છો તેની ઉપર અલ્લાહ પાસેથી જ મદદ માંગી શકાય છે. તે તરફ એક કાફલો આવ્યો અને તેણે પોતાના પાણી લાવનારને પાણી લાવવા માટે મોકલ્યો. તેણે જેવી કૂવામાં ડોલ નાખી તો યુસુફને જોઈને બોલી ઉઠ્યો, ખુશખબર છે, અહીં તો એક છોકરો છે. એ લોકોએ તેને વેપારનો માલ સમજી સંતાડી દીધો. જો કે જે કંઈ તેઓ કરી રહ્યા હતા અલ્લાહ તેનાથી વાકેફ હતો. અંતે તેમણે થોડી જ કિંમતમાં થોડા દિરહમના બદલામાં તેને વેચી નાખ્યો અને તેઓ તેની વધારે કિંમત ઉપજે તેવી અપેક્ષા રાખતા ન હતા. મિશ્રના જે માણસે તેને ખરીદ્યો તેણે પોતાની પત્નીને કહ્યું, આને સારી રીતે રાખજે, બની શકે છે કે આ આપણા માટે ફાયદાકારક પુરવાર થાય અથવા આપણે આને પુત્ર બનાવી લઈએ. આવી રીતે અમે યુસુફ માટે એ ધરતી ઉપર સ્થાપિત થવાનો માર્ગ કાઢ્યો અને તેને મામલાઓને સમજવાની કેળવણી આપવાની વ્યવસ્થા કરી. અલ્લાહ પોતાનું કાર્ય કરીને રહે છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. અને જ્યારે તે પૂર્ણ યુવાવસ્થાએ પહોંચ્યો તો અમે તેને નિર્ણય શક્તિ અને જ્ઞાન એનાયત કર્યા. આવી રીતે અમે સદાચારીઓને બદલો આપીએ છીએ. જે સ્ત્રીના ઘરમાં તે હતો તે તેની ઉપર સ્નેહ જાળ પાથરવા લાગી અને એક દિવસે દરવાજા બંધ કરીને બોલી, આવી જા. યુસુફે કહ્યું, અલ્લાહની પનાહ, મારા રબે તો મને ઉચ્ચ સ્થાન બક્ષ્યું અને હું આ કાર્ય કરું? આવા જુલમીઓ ક્યારેય સફળતા પામતા નથી. ઇન્નહુ મિન બસીર. તે તેની તરફ આગળ વધી અને યુસુફ પણ તેની તરફ આગળ વધ્યો હોત જો પોતાના રબની દલીલ જોઈ ન લેત. આવું થયું જેથી અમે તેનાથી બુરાઈ અને નિર્લજ્જતા દૂર કરી દઈએ. હકીકતમાં તે અમારા ચુનંદા બંદાઓમાંથી હતો. છેવટે યુસુફ આગળ અને તે પાછળ બંને દરવાજા તરફ દોડ્યા અને તેણે પાછળથી યુસુફનું ખમીશ ખેંચીને ફાડી નાખ્યું. દરવાજા ઉપર બંનેએ તેના પતિને હાજર જોયો. તેને જોતા જ સ્ત્રી કહેવા લાગી, શું સજા છે એ માણસની જે તારી ઘરવાળી ઉપર દાનત બગાડે? આ સિવાય બીજી કઈ સજા હોઈ શકે છે કે તેને કેદ કરવામાં આવે અથવા તેને ભારે યાતના આપવામાં આવે? وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين. يوسف كيو أبوتج મને ફસાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે સ્ત્રીના પોતાના કુટુંબીઓ પૈકીની એક વ્યક્તિએ સાયોગિક સાક્ષી આપી. જો યુસુફનું ખમીસ આગળથી ફાટ્યું હોય તો સ્ત્રી સાચી છે અને આ જુઠ્ઠો, અને જો તેનું ખમીસ પાછળથી ફાટ્યું હોય તો સ્ત્રી જુઠ્ઠી છે અને આ સાચો. જ્યારે પતિએ જોયું કે યુસુફનું ખમીસ પાછળથી ફાટેલું છે તો તેણે કહ્યું, આ સ્ત્રીઓની ચાલ બાજીઓ છે, ખરેખર ઘણી ગજબની હોય છે તમારી ચાલો. યુસુફ, આ મામલામાં દરગુજર કર અને હે સ્ત્રી, તું પોતાના ગુનાની માફી માંગ, તું જ હકીકતમાં ગુનેગાર હતી. શહેરની સ્ત્રીઓ પરસ્પર ચર્ચા કરવા લાગી, અઝીઝની પત્ની પોતાના નવયુવાન ગુલામની પાછળ પડેલી છે, પ્રેમે તેને બેકાબૂ કરી દીધી છે, અમારી નજીક તો તે સાવ ભૂલ કરી રહી છે. કરી તેણે જ્યારે તેમની લુચ્ચાઈ ભરેલી વાતો સાંભળી તો તેમને બોલાવી મંગાવી અને તેમના માટે ગાવ તકિયાવાળી મહેફિલ સજાવી અને મહેમાન નવાજીમાં સૌની આગળ એક એક છરી રાખી દીધી. પછી બરાબર એ જ સમયે જ્યારે તેઓ ફળો કાપી કાપીને ખાઈ રહી હતી તેણે યુસુફને ઇશારો કર્યો કે તેમની સામે નીકળી આવો. જ્યારે તે સ્ત્રીઓની નજરો તેની ઉપર પડી તો તેઓ દંગ રહી ગઈ અને પોતાના હાથ કાપી બેઠી અને સહસા બોલી ઉઠી, હાશા લીલ્લાહ, અલ્લાહ ખામી રહી છે, આ માણસ મનુષ્ય નથી, આ તો કોઈ બુઝુર્ગ ફરિશ્તો છે. અઝીઝની પત્નીએ કહ્યું, જોઈ લીધું, આ છે એ પુરુષ જેના વિશે તમે મારો દોષ કાઢતી હતી. બેશક મેં આને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ બચી નીકળ્યો. જો એ મારું કહ્યું નહીં માને તો કેદ કરવામાં આવશે અને ઘણો અપમાનિત થશે. યુસુફે કહ્યું, હે મારા રબ, હું એ કામ કરું જે આ લોકો મારી પાસે કરાવવા માગે છે તેની સરખામણીમાં કેદ મને મંજૂર છે, અને જો તેમની ચાલોથી મને બચાવ્યો નહીં તો હું તેમની જાળમાં ફસાઈ જઈશ અને અજ્ઞાનીઓમાં સામેલ થઈ જઈશ. તેના રબે તેની દુઆ કબૂલ કરી અને એ સ્ત્રીઓની ચાલો તેનાથી દૂર કરી. બેશક તે જ છે જે બધું જ સાંભળે અને બધું જ જાણે છે. પછી એ લોકોને એવું સૂજ્યું કે એક મુદ્દત સુધી તેને કેદ કરી દે, જો કે તેઓ તેના નિષ્કલંક હોવા અંગેની અને ખુદ તેમની સ્ત્રીઓની ખરાબ ચાલચલગતની સ્પષ્ટ નિશાનીઓ જોઈ ચૂક્યા હતા. કેદખાનામાં બે ગુલામો તેની સાથે બીજા પણ દાખલ થયા. એક દિવસે તેમનામાંથી એકે કહ્યું, મેં સ્વપ્ન જોયું છે કે હું શરાબ ગાળી રહ્યો છું. બીજાએ કહ્યું, મેં જોયું કે મારા માથા ઉપર રોટલા છે અને પક્ષીઓ તેને ખાઈ રહ્યા છે. બંનેએ કહ્યું, અમને આનું સ્વપ્ન ફળ બતાવો, અમે જોઈએ છીએ કે તમે એક સત્પુરુષ છો. યુસુફે કહ્યું, અહીં જે ખાવાનું તમને મળે છે તે આવે એ પહેલાં હું તમને આ સ્વપ્નોનું ફળ બતાવીશ. આ એ જ્ઞાનમાંથી છે જે મારા રબે મને એનાયત કર્યું છે. હકીકત એ છે કે મેં તે લોકોનો માર્ગ છોડીને જેઓ અલ્લાહ ઉપર ઈમાન લાવતા નથી અને આખિરતનો ઇનકાર કરે છે. પોતાના વડવાઓ ઇબ્રાહીમ, ઇસહાક, યાકુબનો માર્ગ અપનાવ્યો છે. અમારું આ કામ નથી કે અલ્લાહની સાથે કોઈને ભાગીદાર ઠેરવીએ. હકીકતમાં આ અલ્લાહની મહેરબાની છે અમારી ઉપર અને તમામ મનુષ્ય ઉપર કે તેણે પોતાના સિવાય કોઈના બંદા અમને બનાવ્યા નથી. પરંતુ ઘણા ખરા લોકો આભારી થતા નથી. હે કેદખાનાના સાથીઓ, તમે પોતે જ વિચારો કે ઘણા જુદા જુદા રબ સારા છે કે તે એક અલ્લાહ જે સૌની ઉપર વર્ચસ્વ ધરાવે છે. માં તેને છોડીને તમે જેની બંદગી કરી રહ્યા છો તેઓ આ માત્ર થોડા નામો સિવાય કંઈ નથી જે તમે અને તમારા બાપ દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહે તેમના માટે કોઈ સનદ ઉતારી નથી. સાર્વભૌમત્વ અલ્લાહ સિવાય કોઈના માટે નથી. તેનો હુકમ છે કે તેના સિવાય તમે કોઈની બંદગી ન કરો. આ જ સાવ સીધી જીવન પદ્ધતિ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. હે જેલના સાથીઓ, તમારા સ્વપ્ન ફળ આ છે કે તમારામાંથી એક તો પોતાના રબ મિશ્રના રાજાને શરાપ પાશે, રહ્યો બીજો તો તેને શૂળીએ ચઢાવવામાં આવશે અને પક્ષીઓ તેનું માથું ચૂંથી ખાશે. ફેસલો થઈ ગયો એ વાતનો જે તમે પૂછી રહ્યા હતા. પછી એમનામાંથી એ કે જેના વિશે ધારણા હતી કે છૂટી જશે, તેને યુસુફે કહ્યું, પોતાના રબ મિશ્રના રાજા પાસે મારો ઉલ્લેખ કરજે. પરંતુ શેતાને તેને એવો ભૂલાવવામાં નાખ્યો કે તે પોતાના રબ મિશ્રના રાજા પાસે તેનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો અને યુસુફ કેટલાય વર્ષ કેદખાનામાં પડ્યો રહ્યો. એક દિવસે બાદશાહે કહ્યું, મેં સ્વપ્નમાં જોયું છે કે સાત રૃષ્ટપૃષ્ઠ ગાયો છે, જેમને સાત દુબળી ગાયો ખાઈ રહી છે અને અનાજના સાત ડુંડા લીલા છે અને બીજા સાત સૂકા. હે દરબારીઓ, મને આ સ્વપ્નનું ફળ બતાવો જો તમે સ્વપ્નાઓનો અર્થ સમજતા હો. લોકોએ કહ્યું, આ તો ગૂંચવણ ભર્યા સ્વપ્નાઓની વાતો છે અને અમે આવી જાતના સ્વપ્નાઓનો અર્થ નથી જાણતા. એ બે કેદીઓમાંથી જે બચી ગયો હતો તેને ઘણા લાંબા સમય પછી હવે વાત યાદ આવી. તેણે કહ્યું, હું આપ સાહેબોને આ સ્વપ્નનું ફળ બતાવું છું, મને જરા કેદખાનામાં યુસુફ પાસે મોકલી આપો. તેણે જઈને કહ્યું, યુસુફ, હે સત્યનિષ્ઠ, મને આ સ્વપ્નનો અર્થ બતાવો કે સાત રુષ્ટપૃષ્ટ ગાયો છે જેમને સાત દુબળી ગાયો ખાઈ રહી છે, અને સાત ડુંડા લીલા છે અને સાત સૂકા. કદાચ હું એ લોકો પાસે પાછો જાઉં અને કદાચ તેઓ જાણી લે. યુસુફે કહ્યું, સાત વર્ષ સુધી સતત તમે ખેતી કરતા રહેશો. આ દરમિયાન જે પાક તમે લણો તેમાંથી માત્ર થોડો જ ભાગ જે તમારા ખોરાકમાં કામે લાગે કાઢો, અને બાકીનાને તેના ડુંડાઓમાં જ રહેવા દો. પછી સાત વર્ષ ઘણા મુશ્કેલી ભરે આવશે. એ સમયે તે બધું અનાજ ખાવામાં આવે જે તમે એ સમય માટે એકઠું કરશો. જો કંઈ બચશે તો બસ એ જ જે તમે સાચવી રાખ્યું હોય. એ પછી ફરી એક વર્ષ એવું આવશે જેમાં ખૂબ વરસાદથી લોકોની મદદ કરવામાં આવશે અને તેઓ રસ નીચોવશે. બાદશાહે કહ્યું, તેને મારી પાસે લાવો. પરંતુ જ્યારે બાદશાહનો દૂત યુસુફ પાસે પહોંચ્યો તો તેણે કહ્યું, પોતાના રબ પાસે પાછો જા અને તેને પૂછ કે સ્ત્રીઓનો શો મામલો છે જેમણે પોતાના હાથ કાપી નાખ્યા હતા. મારો રબ તો તેમની ચાલબાજીથી વાકેફ જ છે. قالت امرأة એટલે બાદશાહે એ સ્ત્રીઓ પાસેથી પૂછાવ્યું, તમારો શો અનુભવ છે એ વખતનો જ્યારે તમે યુસુફને રીઝવવાની કોશિશ કરી હતી? સૌએ એકી અવાજે કહ્યું, હા શાલિલ્લાહ, ખામી રહિત તો અલ્લાહ જ છે, અમે તો તેનામાં બુરાઈનો અંત સુદ્ધા ન જોયો. અઝીઝની પત્ની બોલી ઉઠી, હવે સત્ય ખુલ્લું થઈ ગયું છે, એ હું જ હતી જેણે તેને ફોસલાવવાની કોશિશ કરી હતી. બેશક તે બિલકુલ સાચો છે. યુસુફે કહ્યું, આમ કરવાનો મારો આશય એ હતો કે અઝીઝ આ જાણી લે કે મેં પીઠ પાછળ તેની સાથે અપ્રમાણિકતા કરી ન હતી, અને એ કે જેઓ અપ્રમાણિકતા આચરે છે તેમની ચાલો અલ્લાહ સફળ થવા દેતો નથી.